આજનો એક સારો નિર્ણય આપણું આખું અઠવાડિયું જ નહીં, પરંતુ આપણા વિચાર, વલણ અને વર્તન બદલી શકે છે. આપણે મોટા ભાગે મોટા મોટા બદલાવની રાહ જોઈએ છે, પણ જીવન એ નાના અને સાચા નિર્ણયો પરથી આગળ વધે છે. આજે સમયસર ઉઠવાનો નિર્ણય, કામને ટાળવાને બદલે તેને શરૂ કરવાનો નિર્ણય, અથવા પોતાને સકારાત્મક રાખવાનો નિર્ણય, આ બધું અઠવાડિયાને હળવું અને અર્થપૂર્ણ બનાવે છે. મિત્રો, યાદ રાખીએ, અઠવાડિયું કેલેન્ડરમાંથી નથી સુધરતું, એ આપણા આજના નિર્ણયથી સુધરે છે. એટલે આજે માત્ર એક વાત નક્કી કરીએ, હું આજે એવું કરીશ જે આવતું અઠવાડિયું ગર્વથી યાદ રાખે, કારણ કે એક સાચો નિર્ણય ઘણા સારા દિવસોની શરૂઆત બની શકે છે.